દુઃખને ફેંકી દેવાની તરકીબ, દુઃખને ફેંકી દેવાની તરકીબ, અને સુખને નભાવવાની તરકીબ. સુખને નભાવવાની તરકીબ એ અત્યારે પુરસાદ ચાલી રહ્યો છે લોકોનો. તેમાં કઈ દુઃખ ફેંકાતું નથી અને ચૂકન નથી. આ બે નકામા ફાંફા માર માર કરે, આખી રાત પગમાં લાય કરે છે અને પગમાં પાણી આવતું નથી. એના કરતા દાદા બાબુ નથી થઈ જાય, કર કલાક બોલે જેટલા જોયે એટલા પૈસા આવે બધા. રોજ બોલે તો એક 50 મિનિટ બોલે તો 50 મિનિટ દાદા ભગવાન હસીમ જજે કઈ 50 મિનિટ બોલે ને રોજ તો જોયે પૈસા ખોટે જ નહીં ને. રસ્તો જોડતો નથી, શું વેપાર કેવી રીતે કરવો હતી એની પાસે પડવાથી. તો હા, અમદાવાદ ના શેઠિયા જ્યાં પાસે પડ્યા લક્ષ્મી ની, હા, તો ફિલ્મ ઉતારી પછી કારણ કે શેઠિયા પાસે પડ્યા હોય ત્યાં પછી ફિલ્મ તો ઉતારી લેવી જોઈએ ને. હા, આગળ લક્ષ્મીજી દોડે, પાસે શેઠ દોડે, લક્ષ્મીજી તો કોંકરા લપસી ના પડે, શેઠ લપસી પડ્યો એ લોહી લવાણ થઈ ગયો એટલે થાકી ગયો, કંટાળી ગયો. લક્ષ્મીજી ગયા એટલે પાછો દોડ્યો બોલાવશે તે આખી જિંદગી લોહી લો એ લવલો એવાનું થયું. ત્યાં થાકીને પછી પાછો આવતો લક્ષ્મીજી તો આમ આવવાનું કે અહીંયા બાકે છે. ત્યાં લોહી લેવાનું થઈ ગયા પછી મળ્યું નહીં, મળતું હશે એ ભીખની ઠીકરી ચડે જ નહીં ઉપર. શું કહ્યું એ તો લખ્યા પુણ્ય ની લક્ષ્મી ભેગી થાય, પુણ્ય હોય તો બધું દેવું થાય, નહીં તો પાપ હોય તો પેલું બધું દેવું થાય. શું થાય હોય તે લઈ જાય, મહેનત કરવાથી હોય તે લઈ જાય. મહેનત નું ઘર શું થાય કે હોય એ ગયું મારું, મહેનત ખુબ એટલે કેવી બરોબર સિન્સિયરલી નહીં કરી, ખુબ સિન્સિયરલી કરી, ચાય ને તો કરી દીધી હતી. હોય એ જતું હોય આ તો પુણ્ય એટલે તો હે સાહેબિયાનું પુણસારી લોકોનું કામ છે. શું કહે મહેનત થી મળતી હોય મજૂર ત્યાં નહીં મળવી જોઈએ. પુણ્ય નો હિસાબ આવો છે કે ઓછામાં ઓછું ખુબ મહેનત કરે અને ઓછામાં ઓછું ભલે એ બહુ બહુ થોડુંક અમથું પુણ્ય કહેવાય. થોડુંક પછી શરીર ની શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણી ની મહેનત કરવી પડે. શું વકીલો પેટ એ વધારે પુણ્ય કહેવાય. શું પેલા કરતો પેલા કરતા વધારે કહેવાય. અને એથી આગળ શું વાળી ના માથાકૂટ કરવી પડે, શરીર ની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટ થી કમાય એ વધારે પુણ્યશાળી કહેવાય. એના કરતા વધારે અને આનાથી આગળ કયું ત્યાં સંકલ્પ બોલતા ની હાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કરો ને સંકલ્પ કરીએ મહેનત. સંકલ્પ કે બે બંગલા બે ગોડાઉન સંકલ્પ કર્યો થઈ જાય તૈયાર. એ મહાન પુણ્યશાળીઓ શું સંકલ્પ કરે ને. સંકલ્પ કરવો પડે, સંકલ્પ વગર ના થાય. થોડી કઈ મહેનત કઈ જોઈએ ભાઈ દાદા. મનુષ્યોમાં તો એમ ન થઈ શકે, મનુષ્યમાં આવું થાય કે મનુષ્ય સંકલ્પ કરે થઈ જાય. અરે જુએ થતું તો આ તો આ દેશું કારણ. શું કહ્યું આપે એમ કહેલું કે દેવલોક માં એમ થાય દેવથી થાય. દેવલોક તો બધું બધું સિદ્ધ થાય પણ અહીંયા કોઈ કોઈ સંકલ્પ સિદ્ધ થઈ જાય. બધું થાય, આપડે પુણ્ય જોઈએ પુણ્ય નથી, પુણ્ય ખૂટી પડ્યા. ચંદુભાઈ પૂછે છે કઈ કઈ જાતના કાર્યો કરીએ તો પુણ્ય કહેવાય નહીં તો પાપ કહેવાય. પુણ્ય ને પાપ ની વ્યાખ્યા આપો. જી માત્ર ને સુખ આપવું તેમાં ફર્સ્ટ પ્રેફરન્સ મનુષ્યો. એ મનુષ્યને પરવારી ગયા એટલે પછી બીજા પ્રેફરન્સમાં 5 ઇન્દ્રિય જીવો, ત્રીજા પ્રેફરન્સમાં 4 ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, બે એક ઇન્દ્રિય, એવી રીતે એમને સુખ આપવું, એનાથી જ પૂર્ણ થાય છે. અને એમને દુઃખ આપવું, એને પાપ થાય છે. જો તમારે સુખ જોઈતો હોય તો સુખ આપો લોકોને, અને દુઃખ જોઈતો હોય તો દુઃખ આપો, જે જોઈતો એ આપો. ડોક્ટર બોલાવવો પડે. એટલા બધા વિચાર આવે, એટલા બધા વિચાર આવે, એ બધી ગાંડો થઈ જાય. માટે આ બધું છે ને, જે પૈસા બધા આપેલા, પદ્ધતિ જ આપેલા, એથી વધારે જનગવાડા થઈ જાય. બરોબર, બધું પદ્ધતિસર છે. આ કોઈ આપતું લેનાર નથી, તમારું જ પૂર્ણ છે આ બધું. અને આ જે નથી પૈસા આવતા, એ સારામાં સારો કાળે પૈસા જયારે ના આવે ત્યારે જાણું કે આ ઊંચા ઊંચો કાળ આવ્યો. પૈસા ના આવે તો ઊંચા ઊંચો પૈસા ના આવે ત્યારે આત્મા નું વિટામિન હોય, અને પૈસા આવતા દેહ નું વિટામિન, એ બંને વિટામિન જુદા. તમારે આત્મા નું વિટામિન જોઈએ તો પૈસા ના આવે ત્યારે આત્મા નું વિટામિન, દેહ નું વિટામિન જોઈએ તો પૈસા આવે ત્યારે. જે વિટામિન જોઈએ તે પ્રતિકૂળતા એ આત્મા નું વિટામિન છે, અનુકૂળતા એ દેહ નું વિટામિન છે. શું પ્રતિકૂળતા એ આત્મા નું વિટામિન છે દાદા? પ્રતિકૂળતા વિટામિન ક્યાંથી આવે? માણસ વ્યાકુળ વ્યાકુળ રહેતો હોય તો એને ભગવાન ક્યાં યાદ આવે? સુધાબેન એમ કે છે કે પ્રતિકૂળતા માં આત્મા નું વિટામિન ક્યાંથી આવે? માણસો આકુળ વ્યાકુળ રહેતો હોય તો પછી એ કેવી રીતે બને? પ્રતિકૂળતા માં એ આત્મા નું વિટામિન છે. પ્રતિકૂળતા તો શું જાગ્રત રાખે માણસ ને, તો જ આત્મા નું કામ થાય. અને અનુકૂળતા માં ઊંઘી જાય, જોડે દાડે ઊંઘી જાય. પણ આકુળ વ્યાકુળ હોય ને, તો પ્રતિકૂળતા હોય તો માણસ વ્યાકુળ વાક્યુ હોય, આકુળ વ્યાકુળ થાય એટલે પોતાને જ્યાં સુધી એને એડજસ્ટમેન્ટ ગોઠવી નથી ત્યાં સુધી આત્મા નું એડજસ્ટમેન્ટ ગોઠવવા માં આકુળ વ્યાકુળ હોય જ ને. કારણ કે આત્મા નું વિટામિન તો ઈચ્છા કરતો હતો કે મારા આત્મા નું વિટામિન ક્યારે હશે, ને આત્મવીર્ય પ્રગટ ક્યારે થશે. આત્મવીર્ય તો આત્મા વિટામિન થી ઉભું થાય. આખા જગત ના દુઃખ વધશે તો એ આત્મવિદ્યા મેં આગળ ના લખે. શું કહ્યું? બરાબર, આત્મવીર્ય તો બહુ છે. પણ માણસ ચિંતી કરી શકે? માણસ ચિંતિત હોય, માણસ ચિંતિત હોય, વ્યાકુળ હોય તો એ કેવી રીતે આત્માને પ્રાપ્ત કરવાનું વાત આવે? વ્યાકુળ તો જયારે પૈસા બહુ આવે ને તો જ વ્યાકુળ હોય. ચિંતિત બધું વ્યાકુળ બધું પૈસા બધું. આ અમદાવાદ ના મિલ વાળા શેઠિયા આવ્યો ને, તમને હું તમને વિગત કહું ને, તો તમને એમ લાગે છે આ દશા ભગવાન એક દિવસ આપશો નહીં. તે જ પણ બરોબર આખો ધારો ચક્કુરી બહાર મૂક્યો એવું એમ બફાયા કરતો હોય. ફક્ત જીવે છે ત્યાં બે ખેતને પૂછ્યું, પણ ક્યાં ધારે તમે જીવો છો ત્યાં? કે એ તો મને ખબર પડતી. તમે કયા બહુ તમને આ બધા જુઓ છો? બધાથી મોટો તો હું જ છું કે છું. બસ આરા જી રે કશું સુખ ના મળે. શેઠાણી નહીં દગો દે, 2000 જાત્રા મળી જતા ને તે અમને બેંકમાં કશું છે જ નહીં કે 5-5 વર્ષથી દોડાવે એવા છે. પછી મેં એમના સેક્રેટરી બોલ્યો, મને શેઠ ક્યાં રહ્યા છે? ત્યાં સાહેબ બાતર કાઢી નાખજે. મેં ના બોલાય, રોટલા ખોલ છું આવું બોલું છું. જ્યાં સુધી આપણે ખાઈએ અનાજ એમાં આવું ના બોલીએ. શું કહ્યું? એટલે માતર કઈ ના શું કહ્યું? માતર કાઢી ના બોલવું જોઈએ. રોટલા ખોલશું તો ના બોલીશું. મનમાં કઈ રાખીએ? આપડે આગળ બહાર પડી જાય ચંદુભાઈ એમ કે છે કે આપે જે વાત કરી એને નથી જોઈતું હોય ને આવતું હોય ઘણું એના માટેની વાત થઈ, પણ રોજ ના બે ટાંકિયા મળતા ન હોય એને તો રોજ ની ચિંતા હોય ને કે આનું આવતીકાલે શું કરશું, આવતીકાલે શું ખાશું, એવી એને એ લોકોને પ્રતિકૂળતા તો ખરી જ ને, એને પ્રતિકૂળતા હોય તો પછી કેમ આત્માનો વિટામિન કેમ કહેવાય? એવું છે ને, સરપ્લસ ની ચિંતા હોય, ખાવાની ચિંતા કોઈને ના હોય, સરપ્લસ ની ચિંતા હોય. આ કુદરત એવી ગોઠવેલી છે કે સરપ્લસ ની ચિંતા, હા બાકી નાના નાના છોડવો ગમે ત્યાં ઉગ્યો હોય તો આજે વાત પાણી સત્ય એટલી બધી વ્યવસ્થા જ છે આ બધું, અને રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે, એને રેગ્યુલેશન માં જ રાખે છે નિરંતર. એવું આ ગપુ વાળું નથી આ, એટલે સરપ્લસ ની ચિંતા છે અને ખાવાની ચિંતા નથી. આપણે બધા એવા જ મળ્યા લાગે છે, એટલે બીજા ને કોઈને ચિંતા ના હોય એવું લાગે છે. આપણે બધા એવા જ મળ્યા લાગે છે. ચંદુભાઈ કહે છે કે આપણે બધા એવા જ મળ્યા લાગે છે, સરપ્લસ વાળા જ બધા, સરપ્લસ વાળા જ મેળા લાગે છે, કે જે લોકો ને ચિંતા કઈ હોય જ નહીં. ડેફિસિટ વાળા કોઈ મેળા નથી લાગતા, જેને ડેફિસિટ હોય એવા નથી મેળા લાગતા, બધા સરપ્લસ વાળા જ આપણને મેળા લાગે છે. ના એવું નહીં, ડેફિસિટ બહુ મળેલું છે, બહુ મળે, એમ ચિંતા ના હોય એને. સહેજ મનમાં એમ થાય કે આજે આટલું લાવું તો બાર ઘેર થી આટલું લઈ આવું, ચિંતા બિંતા એ કરે બીજા, એટલે ભગવાન ને માથે નાખે, શું નાખે? ભગવાન એને ગમે ખરું એમ કહ્યું, ભગવાન નહીં પોતે કરતા માથે લે. અને ભગવાને કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે જીવ તું સિંધ ને શોધ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. સર જૈનો શું કે છે કે એ તો કૃષ્ણ ભગવાને કહ્યું, અમારા ભગવાન એવું નહીં કે, આપણા ભગવાને એવું શું કહ્યું કે રાય માત્ર ઘટવદ નહી, રાય માત્ર ઘટવદ નહી, દેખ્યા કેવળ જ્ઞાન, એ નિશ્ચય કરી જાણીએ તેજી આરબ ધ્યાન ચિંતા ધ્યાન છોડી દે. શું કે છે? પણ ભગવાન નું માનવું હોય તો ને, ના માનવું હોય તો આપડે હજી કેમ વઢાઈ ગઈ? હે, હું તો માની ગયો, મેં આવું કહ્યું, મેં કહ્યું ભાઈ આ એક એવું છે ને, વિતરાગો એટલું કઈ ભૂલ થતી હોય, કઈ લખનારની ભૂલ થતી હોય, વિતરાગો ભૂલ ના થાય પણ લખનારની ભૂલ થાય, એટલે મેં બીજી બાજુ તપાસ કર્યું. સારા કૃષ્ણ ભગવાન કહ્યું કે જીવ તું સિંધ ને સોચરા કરે, કૃષ્ણ ને કરવું હોય, તમે કહો તાવ મળતો આવો તો એ મેં વખત કોઈની ભૂલ થતી હોય. મેં આગળ તપાસ કરો, તારે સ્વામિનારાયણ કહે છે મારી મરજી મારે કોઈ થી તણું ના થયું, એવું જ તમારે તમે જબરા છે કહ્યું, તમારી વખત એક તણું નથી બધા, ના ચાલો તાઈ તારા મળ્યા, તમે કહો હજુ તારો મેળવો. તાર કબીરો કે છે પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર, કે છે શું કે છે? પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર. કબીર અચંબા એ હે મન નહીં બાંધે ધીર, મનને ધીરજ નહીં રહેતી, એ જ મોટું આશ્ચર્ય છે. આ બધા તારા મેળવે કર્યા, બધાને પૂછ પૂછ કરી, તારો છું તારો બોલ કહી દે. હા એક જણી ભૂલ થાય, વિતરાગો નું ખોટું કહેવાય નઈ, પણ લખનાર ની ભૂલ થઈ હોય તો વિતરાગ નું તો ભૂલ માનું નહીં કોઈ દાડો, ગમે તેવો મને ફેરવા આવે તો વિતરાગ ની ભૂલ મેં માની નહીં. નાનપણ માંથી વૈષ્ણવ હોવા છતાં, જન્મે વૈષ્ણવ હોવા છતાં મેં એમની ભૂલ નથી માની, કારણ કે આવા દયા પુરુષો જેનું નામ સ્તવન કરવાથી કલ્યાણ થઈ જાય. જો આપણે બેચા દર્દ રાય માત્ર ગોઠવ નહીં, એટલે એક રાય ના દોણા તમે જોયેલો હતા કઈ એ જોયો, એટલે નહીં જોયો હોય રાય ના દોણા, એક રાય ના દોણા જેટલો ફેરફાર નહીં થવા લાગે. એમ જો લો ક્યાં કશી, અને જો જગાય તો જાગે, શું કહ્યું? ખેંચી ખેંચીને રાખત થઈ, અને પછી તો હા ખેલ ની તૈયારીઓ કરે. તમારા હાથ ની તકલીફ તો કોકડા તમારા સર્વિસ માં થયેલી, કોકડા દુખે નઈ, તમારે પોતા દુખે ને, એટલે પારખા દુખશે એમની હાથ ની સર્વિસ થઈ ગઈ તો પોતાનું દુખે કેટલી થાય સર, માટે હાથ ને હાથ જ જોવો. શું કહ્યું? હા, આથી પાંચ ગળે જો કિંમતી માં કિંમતી, આ વર્લ્ડ માં કોઈ પણ ચીજ કિંમતી માં કિંમતી હોય, ફ્રી ઓફ કોસ્ટ હોય, એની પર સરકાર વેરો બેરો કશું વિના રખાય. શું કહ્યું? કઈ ચીજ કિંમતી છે? હવા, પાણી. હવા નહી, હવા પાણી નહી, પાણી કિંમતી. હવા બિલકુલ એક સરકારો વેરો નહીં, કશું નહીં લાગે, કશું જ્યાં જુઓ તો. હા, તમે જ્યાં એની પ્લેસ જાઓ તો તમને પ્રાપ્ત થાય. કુદરત કેટલું બધું રક્ષણ કર્યું છે તમારું. તમે કુદરત ના ઘેસ છો, અને ઘેસ થઈને તમે મારે ચિંતા કરો છો, એટલે કુદરત પર મન થાય છે કે મારે ઘેસ થયો તો આ માણસ નથી. તો ઘેસ થતા નથી આવડતું, ઘેસ થતા નથી આવડતું ને, કે તે પાસે રસોડામાં જઈને જરા કરીને જરા મીઠું વધારે લાગ્યું જરા, એટલે મારે રસોડામાં જાય કે ઘેસ થઈને એ જેવું આપે એ કરે લેવાનું. પાણી થોડી ઘણા પૈસા થી કાઢવાની કિંમત, અને ત્રીજું પછી ના જ આવે તે થોડા થોડા પૈસા થી. પ્રકાશ, પ્રકાશ, લાઈટ, તમારી જણ સેવા માં બેઠા હોય ને એવું હડક વાગે આઈનું બહાર. પછી હા, આવતું લોકો હોઈ રહ્યા હોય તો એની તપાસ નહીં કરતા, કારણ કે કેટલાક આવતી હોય છે ને તે સૂર્ય ભગવાન ની મર્યાદા વિશે આપે. એટલે આવડા મોટા દેવ આવ્યા ને તું જરા જાગ ને, હું એ તો આયા કરશે રોજે આવે છે ને, મર્યાદા કોઈ નહીં. આપણે સૂર્ય નારાયણ ની પૂજા ના માટે ગાયત્રી નો મંત્ર છે, સૂર્ય ની પૂજા માટે નો ગાયત્રી મંત્ર જે છે, એ ગાયત્રી મંત્ર ની બાબત માં આપનો શું મત છે? મંત્ર છે પણ એ તો એવું છે ને, એ ગાયત્રી મંત્ર એ વિતરાગ, વિતરાગ ના ઘડા માં બધા મંત્રો સમાય, ગાયત્રી માં વિતરાગ નો ઘડો સમાય નહી. વૈતરાગ નો આવડો ઘડો હોય તેને બી બધા ના મંત્ર આપડે નાખીએ, ફોરેનના, યુરેના, મુસ્લિમો ના, અંગ્રેજો ના, વેદાંતિઓ ના, ગાયત્રી મંત્ર બધું નાખીએ તો સમાય, જૈનો ના મંત્રો પણ, બીજા કોઈ ના મંત્ર માં અમનો ઘડો ના સમાય. એટલે કે વિતરાગ માં બધું આવી જાય. નવકાર મંત્ર સંબંધ માં આપણો શું ખ્યાલ છે? નવકાર મંત્ર પણ ઊંચી વસ્તુ, પણ સમજીને કરે તો, ના સમજીને કરે તો ચિંતા જાય નહીં. બરોબર. અને જો ચિંતા જાય તો નવકાર મંત્ર સમજ્યો. બરોબર. ચિંતા જાય નવકાર સમજ્યો, સમજીને કરવા, સમજીને કરવા શું સમજીને કરવું એટલે શું શું છે? નવકાર મંત્ર સાથી અને કેવી રીતે બોલવો, કોનો આપેલો હોવો જોઈએ, ગમે તે માણસ આપે તે ચાલે ને, અનક્વોલિફાઈડ હોય ચાલે ને, ક્વોલિફાઈડ હોય ગમે તેમ થયા લખી આવ્યો તો આપડી મરજી આવે, માટે દાડો વધી જાય. તો આપ આપો ને કે છે? આ તો આપીએ છીએ ને, નથી આવતા. કેવી રીતે બોલવું, કેવી રીતે પ્રકાશવું, આપ સમજાવો ને કે છે? કેવી રીતે બોલવું, કેવી રીતે પ્રકાશવું? હું બોલું એવું તમે બોલશો ને? પણ બોલશો એવું છે ને? તમે સમજાય પાડો. નવકાર મંત્ર, નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. સંન્યસ્ત એટલે જેને સંસાર જોડે લેવા દેવા ન હોય, એવા જે ભાવ ભાવ પૂજા કરે, દ્રવ્ય પૂજા ન કરતા હોય, તેને એકલા ને સંન્યાસ મંત્ર બોલવાનો. કારણ કે ધ્રવ્ય પૂજા કરતા હોય એ બધું ગ્રહસ્થી ને, ત્યાં ગ્રહસ્થી ને ત્રણ મંત્રો બોલવાના. હું બોલાવું છું, બોલજો. બોલવો હોય બોલવો હોય બોલજો, નતારતી હોય તો ના બોલજો. પ્રશ્ન ઉભો થતો જ નથી. હા બસ એ હું દાદા ભગવાન પ્રગટ થયા છે ને, પ્રગટ થાય એમને હું ગઉ છું. હું ગઉ છું એટલે પ્રશ્ન સમજી ગયા એટલું ને. કેટલું સર સમજી ગયા કે તમે ગાવ છો એટલે પછી અમારે સમજી લેવાનું કઈ બીજું છે. બિલકુલ કરેક્ટ વાત. એટલે અમારી પ્રગટ થયા છે ને, કમ્પ્લીટ પ્રગટ થયેલા છે. એને 24 તીર્થંકર ના કોઈ પણ તીર્થંકર કહો છે પ્રગટ થયેલા. એને મેં જાતે જોયેલા છે. હું કહી દઉં છું કે દાદા ભગવાન જાતે જોયેલા છે. અરે મારે ત્યાં દીકરી ખૂટે છે, એમને 360 છે, મારી 356 છે. તે હું નાપાસ થયેલો કેવા જ્ઞાનમાં, તેમાંથી એમને એમની ભજના કરવી પડે છે. તો બરાબર ને, 4 દીકરી ખૂટે છે એટલે. તો તમારે 5-6 ખૂટતી હશે ને. એમને ખબર નથી કેટલી ખૂટે છે એટલે કે એવી ટેકનિકલ સમજ મને નહીં પડે. ટેકનિકલ સમજ ના, પણ ખૂટે જ ખરી. થોડી ઘણી ખૂટતી તો છે ને, થોડી ઘણી ખૂટતી હશે ને તમારે પણ એમ કે છે. મને પ્લસ કેટલું છે એ જ ખબર નથી, પછી માઇનસ ની વાત જ ક્યાં રહી. એવું છે ને, આફ્રિકન હોય, આફ્રિકન એમની ડિગ્રી કેટલી ગણવામાં આવે? કે એમને 10-15-20 ડિગ્રી હોય. આ પશ્ચિમ ના દેશો કેટલી ડિગ્રી? 150 બહુ તારે 150 સુધી જાય. પછી મુસ્લિમો અને પારસી ને બુનસીમો 200 સુધી જાય. 200 થી આગળ હિન્દુસ્તાનમાં પહે 200 ની આગળ નો બધો માલ હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાનમાં 200 થી આગળ 250 કોણ? ત્યાં વેદાંતી લોકો. અને વેદાંતી ને આગળ 250 થી 300 માં કોણ? ત્યાં જૈનો. અને 300 થી આગળ ના જ્ઞાનીઓ. આ રીતે એનું એ છે એટલે તમે 250 થી આગળ છે, 300 જ્યાં નીચે એટલું જ છે ને. શું ભેર ડેવલપમેન્ટ નક્કી કોને કર્યું? દાદાજી પૂછે છે કે આ ડેવલપમેન્ટ નક્કી કોને કર્યું? આ ડેવલપમેન્ટ નક્કી આ ડિગ્રી કયા પછી કોણ કયા પછી? 360 ડિગ્રી મૂકેલું હશે ને, તે ડિગ્રી એટલે શું બોલી રહ્યો છે એ ઉપર સમજાય કે આ કયા ડેવલપમેન્ટ કઈ ડિગ્રી પર બોલી રહ્યો છે. અમે કહી આપીએ કે આ કઈ ડિગ્રી પછી બોલી રહ્યો છે ને. એ ક્યાંક પુનર્જન્મ નથી એટલે અમે જાણે 150 ની અંદર છે અને 200 ની અંદર છે આ. અને પુનર્જન્મ કે એટલે અમે ઉપરની ડિગ્રી સમજીએ. એટલે એના બોલ પરથી ડિગ્રી કાઢાય. વ્યૂ પોઈન્ટ 360 ડિગ્રી વ્યૂ પોઈન્ટ છે બધા જુદા જુદા. તે મનુષ્યની યોનિઓ કેટલી છે આ લોકો કે છે ને. ભગવાન ને સર જેલા મનુષ્યો સર્વ સરખા છે એવું ગાય છે. કેવું? અરે મારા વસ્તા છે કઈ જતા લોકો છે તે. 14 લાખ યોની છે મનુષ્યોની. 14 લાખ યોનિઓ છે. બોલા હરકાશી કે એ બધી યોનિઓ 360 ડિગ્રી માં આવી ગયા. બધી મનુષ્યોની જે યોનિઓ છે એ 360 ડિગ્રી માં આવી ગઈ. બસો ઉપર ની બધી આપણી છે હિન્દુસ્તાન માં. કોઈ મોટા મોટા એ હોય ત્યાં 200 સુધી ગયેલા હોય. કોઈ કોઈ ફોરેન માં કોઈ એમના મોટા મોટા એ થયેલા હોય. ફિલોસોફી એક્સેપ્શન હોય ફિલોસોફી ના થયા હોય. દાદા હવે સાડા નવ થઈ ગયા. સાડા નવ લીધું હોય તો પ્લોટ વગર ના થાવ. ભોજન નહીં કરવું એવું છે ને રસરાત, તો આપણે લાંબો વખત અહીંયા સુધી બેસીએ તો એ પછી વ્રત પાડી શકાય નહીં ને, એનું શું કરવું? આપડે ખાઈ ના આવવું જોઈએ ને, અહીં 6 વાગે અમે હું જમીન દેવું છું. બરોબર, આપડે 6 વાગ્યા પછી એથી રાખ્યું છે કે સૂર્ય આપ્યા પછી આપડે બે વાગ નાખો. પેલા જમી લે. બરોબર, આપણી વાત બરોબર છે. ના હું તો જમીન દેવું છું પછી, જો કે મને તો બંધન હોય નહીં, જ્ઞાની ને બંધન નહીં કોઈ જાત, બંધન જ નહીં એમના જ્ઞાની, બંધન નહીં કોઈ બંધન નહીં. છતાં પણ અમે લોકોને દુઃખ ના થાય એટલા માટે આ કરીએ. શું કહ્યું? લોકોને દુઃખ ન થાય. હા, લોકોને દુઃખ થતું તો અમે માળા પહેરતા હતા તે બંધ કરી દીધી. બે વાંચ્યું કે તમારે ફૂલા ચડાવ્યો છે, પેલા તારે કહ્યું કે ના અમને નથી ભાવતું આ, એટલે બંધ કરી દીધી. આવી માળા પહેરી છે અમારે, માળા શું કરી નથી, મારે શું કહ્યું છે? આ તો ગાડીમાં કહેવાય, ગાય નીકાળવાનું. આ તો તમને બધા પ્રેમ આવશે, પ્રયા પ્રયા કરો, હું તો કાઢી નાખું તો પ્રયા જાય. મારે શું કહ્યું? મને તો આખા બ્રહ્માંડ નું સામ્રાજ્ય મળેલું છે. અમુક નાની માણસો છે, બધા પાસે 1-2 કરોડ 5 કરોડ રૂપિયા તો છે, તો પછી આપને કેમ એમ નથી થતું કે આપણે પણ કઈ ભેગું કરી લઈએ? કેટલી બીજા ઘણા જ્ઞાનીઓ છે, એ લોકો પાસે 1-2 કરોડ રૂપિયા છે, એવા ઘણા જ્ઞાનીઓ છે જેની પાસે 1-2 કરોડ રૂપિયા છે, તો આપને એવું કેમ નથી થતું કે પૈસા ભેગા કરી લઈએ? ના ભાઈ, એવું છે ને, તે બધા સંસારના જ્ઞાનીઓ કહેવાય. કેવા? સંસારના જ્ઞાનીઓ. સંસારના જ્ઞાની પાસે લક્ષ્મી ભક્ષ્મી બધું હોય. જો અમારી પાસે આ દેહ જ ના હોય ને, દેહ ના માલિક જ નથી, આ મન ના માલિક નથી, વાણી ના માલિક નથી, આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે, એ વક્તા છે, તમે શ્રોતા છે, ઊંઘનાતા છે. અમારી પણ કોઈ ચીજ માલકી નથી, અમારે પોતા પણ નથી. મને ગાડીમાં લઈ જાય તો હું જવું, ના લાવે તો પાછો આવું. મારા પણ હું નહીં કે ભાઈ અમારા આમ જોઈશે. મન છૂટું, ફ્રી માઇન્ડ. હે? મન છૂટું, ફ્રી માઇન્ડ. ફ્રી માઇન્ડ નહીં, સંપૂર્ણ વસ. સંપૂર્ણ વસ એટલે અભિલાષા નહીં, મન સંપૂર્ણ વસ. સંપૂર્ણ વસ, મન સંપૂર્ણ પોતાને વસ. જેમ કહે એમ કરે. આપણે માલકી નહી, માલકી મમતા, માયા. માયા મારું છે, માયા. હજુ હોતું જ નથી ને તમારું, લોક કે તમારું છે. ખરી તો હોય તો જવાનું થાય ખરું? હા, વસ્તુ રે, બંગલો રે, બધું રે, વાડી બાડી બધું રે, ભાઈ જાય તો વાડી આપણું થાય તો જાય ખરો ભાઈ. ખાલી મમતા નું માયા છે. ચંદ્ર કેતો 30% કમાણી નથી, રાતે કરી છે. જેટલું કમાતો એને 30% અને અત્યારે હોય ટાઈમ આવે છે નથી અત્યારે એવું ટાઈમ ટાઈમ ના ખેલ છે ને એ 20% આપ્યા એટલું તમારા બાકી બીજું હા બરોબર હોય તો મને એમ થાય થાય છે થાય છે ઓછા થઈ જશે કેવું ના હોય તો મને એમ થાય મારી બહુ હતું આ પર માયનો સ્વભાવ ના હોય ત્યારે નોબલ હોય આવે ત્યારે નોબલ લીધી જતી રહી પછી આવે ત્યારે નોબલ લીધી ગયા જતી એની સાથે પૈસા આવે તેની સાથે નમજ માયા ઝઘડે તો પછી છોડે જ નહીં તમારી પર માયા નહીં હતી કોઈ ભાઈ એમ સુરવીર છે દાદા પાકા સુરવીર છે સુરવીર છે કેટલી મૂડી લઈ ગયા તમે સુખ ને નિભાવવાની તરકીબ એનું નામ પુરુષાર્થ કે દાખલો આપીને સમજાવો એમ કે છે દાખલા બેન સમજાવવા તે બંધન જાતું નથી અને નપતું નથી તમને નહી એટલે આ તરકીબ કરી રહ્યો છે એને જ પુરુષાર્થ કીધો તરકીબ કરી રહ્યો છે એ પુરુષાર્થમાં કહ્યું એ પુરુષાર્થમાં અને દુઃખ અને સુખ તો પડી રહ્યા છે એ તો એમને છે તરકીબ કરી રહ્યો છે તરકીબ ઉઘાડી શકે છે ઉર્દુ દાદા ભગવાન ઉભી ગયા શીખે પ્લાન હોય છે પ્લાન ઘેડા કરે પણ ભવિષ્ય બરાબર રહ્યા કરે આટકળ તરકી બસી વાત થાય તરકીબ એટલે આમ કઈક યોજના કરવી એક એવો અર્થમાં થાય દાદા બુદ્ધિ લડાવી એમ બુદ્ધિ વાપરીને કઈક યોજના કરવી એમ જેને આપણે ટ્રીક કહીએ છીએ કિમ્યો ટ્રીક કહીએ છીએ છેતરવાનું કેવું તેવું આવે આમાં એવું ના હોય હોશિયારી બતાવે, હોશિયારી બતાવે, એનું ડાપણ બતાવે, હોશિયારી તરકી બધા બહુ કરેલી દાદા, બહુ કરેલી. બંધન થયું છે તાકાત હોય ચંદુભી પૂછશો એના લેવલ પ્રમાણે. જગત નો પુરુષાર્થ એ જ છે, અમારી કચ્યા એ મોકલી જાય, આ પુરુષાર્થ બંધ થયો તે મોકલી જાય. ચંદ્રકાંત જે કે માળ નહીં ગયો તો વાત એમ માળ માળા બોલ થઈ ગયો. હવે તારા પૂછા ગયો ઘર દાદા, નેગેટિવ જતો રહ્યો, દુઃખ નો દુઃખ નો ગુણા કશું એવું જ નહીં. અમેરિકા નોર્થ અમેરિકા જવાનું છે કે સાઉથ માં ચાર પાંચ દાદા રહ્યા ને તમારે તો કેટલા ગમાન ઉતર્યા હતા? લગભગ 15-20 પંદર થી 20 હતા, 15-20. ચિમનભાઈ ને બધા પેડર રોડ વાળા ચિમનભાઈ એમને ત્યાં હતા. આપડે બંને કઈ ના પેડર રોડ વાળા ચિમનભાઈ, ચિમનભાઈ પેડર રોડ વાળા, અરુણભાઈ, રસિકભાઈ, એ લોકો ત્યાં હતા. અરુણભાઈ, રસિકભાઈ બધા તમારી સાથે બે મોટર આવીને, બે મોટર આવીને તમારી સાથે એ બધા લોકો એમને ત્યાં હતા. બધા ગેસ સારા હતા, તોફાની હતા, બધા સારા હતા, સારા હતા. હું ને વસનલાલ પણ ત્યાં જ હતા, હું ને વસનલાલ અમે લોકો બી ત્યાં જ હતા. તમારું તમારું ને ના આ બધા કેસ સારા તમારા છે નહીં? વિનય પૂછું તું હતો તપાસ કરું કોણ મૂર્તિ છે, ફરી કાઢમાં કઈ મૂર્તિ છે ફરી કાઢું. આ વખતે તો સણિયા ગામમાં ઘણા ને આમંત્રણ મળ્યા છે કે તમે અમદાવાદ આવે તો અમારે ત્યાં આવજો, પેલા ઇન્દોર વાળા કહી ગયા તમે ઇન્દોર આવો તો અમારે ત્યાં આવજો, મુંબઈ વાળા કહી ગયા મુંબઈ આવો ત્યારે આવજો. આમંત્રણ ઇન્દોર વાળા તો સત્સંગ ને બધાને બોલાવશે પણ કઈ જવાય, જવાય ત્યારે નહીં, બધા ભેગા થવું ને ઇન્દોર જવું. કલકત્તા વાળા બોલા બોલા કરે હેલું નઈ ના સર એમને મજા આવે બુદ્ધિ ના બાર બધી વાતો એક એક જે આર્ગ્યુમેન્ટ હોય છે ને આખી બુદ્ધિ એની ફ્રેક્ચર થઈ જાય એટલે આવી બોલું એક એક દરેક વાક્ય ની પાછળ એની પાછળ ખુલાસો હોય ને એટલે એકદમ સ્તબ્ધ થઈ જાય મોટો છોકરો કેવા આવ્યો બાપુ તમે નૌકાર મંત્ર બોલો હું સમજતો નથી કે છે જવાની ચાર કલાક પછી છે અને મોટો સમજણ નીકળે તારે પેલા કહે છે ને આ રીતે નૌકાર મંત્ર બોલ્યા જવાન થયું તારે હાલ કઈ વટે શી બધી ને કઈ વટી લીધું પછી તો આગળ શું લખું શું કઈ તો આગળ થોડી મોકલી છોકરા જોવાનું બાપો મારે એવો નથી પાછો થોડી મોકલી કીધા કે મારી ચિંતા તમે કરજો નહીં પણ છોકરું છે ને કે આ અક્કલ નો કોથળો જવાનું છોકરું કે છે બહાર છે પછી તપ થઈ જવાના સ્ટેશન પર ગાડી ઉતરી જવાના સ્ટેશન પર તમારે તો આવું કોઈ કરે ને તમારા તરફ એ કોઈ કરે કે આવું કરે છે દાદા ચલિયો ઘરે તો બધા જ કરે ને કરે એમ કે છે કરે હે ઉતરવાનું આવ્યું તો હોય હોય જાય લાગે એક બાજુ ઉતરવાનું આવ્યું છે બરોબર આવ્યા તારે ઉતરવાનું થયું ત્યારે ટીકી ટીકીને અમે જગાની વેડવાડી કરતો હોય હાલ દેખાય મારે જગ્યા ઉડ જાય છે એવું લોક કયા કરે ત્રણ કલાક ની કે બે કલાક ની સીટ તો મમતા પણ કેટલું ધીમે ધીમે ખરાબ આપણને પાડી નાખ્યું મને કહ્યું કે લઈ લે આગો એમને ખરી દઉં કા મમતા બે કલાક ત્રણ કલાક ની વાત અહિયાં મમતા માં પચાસ હાથ વાર રહેવાનું હોય ઘર હોય તો ઠીક છે એક રાતી પથારી માં કકડાટ મનુષ્ય મરવાનો સમય તો દેખે કે હવે બે કલાક રહ્યા કે ચાર કલાક પણ જ્ઞાની તો મરણ સામે રાખી રહે ચાલતા હોય ને ગમે તે ઘડી આવી જાય એ તો સંસારમાં ભરેલા જ હોય પોતાપણું નહી ને પોતાપણ એ જીવતા કે દાદા આપણે બુદ્ધિશાળી જે બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછે પણ એનો તમે જવાબ આપો છો તે એના કરતા વધારે સમજથી એને જવાબ આપી દો છો એની બુદ્ધિ જે એને જે પ્રશ્ન પૂછવામાં વાર લાગે અને જે તમારી પાસેથી જવાબ માંગતા હોય એના કરતા તમે એકદમ એક જ વાક્યમાં એને જવાબ આપી દો છો બોલતો બંધ કરો એના એનો અર્થ એમ તો કે તમે વધારે બુદ્ધિ વાપરી ના એટલે આ બુદ્ધિ નું વાક્ય નતો આ જ્ઞાન વાક્ય હોય બુદ્ધિ ને દૂરદાની થઈ જતી હતી બુદ્ધિ ના હોય તો જ્ઞાન બુદ્ધિ એ લિમિટેડ વસ્તુ છે પણ જો પાંગળી અને જ્ઞાન બે પગલારું યોગ નાની નથી વ્યવહારમાં જ પડેલા છે એવા લોકો બી પ્રશ્ન ના કેટલીક વાર સારી રીતે રમૂજ ભર્યા જવાબો આપે છે અને તો એ લોકો તો બુદ્ધિ થી જ આપતા હશે ને એ બધા પ્રશ્નો જવાબ આપે ને તે વાદ વિવાદ વાળા વાદ વિવાદ વાળા એ તો વિવાદ કરવાથી